श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 39 अने संस्कृत अध्याय प्रमाण 47 48 49 50 51 एवी रीते अध्याय हे अनुक्रमणिका प्रमाण 47 अध्याय छे पितृभक्ति पातिवृत्य समता अद्रोह अने विष्णु भक्ति रूपी पांच महायज्ञोना विषय में ब्राह्मण नरोत्तमनी कथा। भीष्मजीए कह्यु, हे ब्राह्मण, जे कर्म सर्वाधिक पुण्यप्रद होय, जे संसार में सदा सर्वने प्रिय लागतु होय, तथा पूर्वे जेनु अनुष्ठान करवामां आव्यु होय, एवुं कर्म तमे पोतानी इच्छा प्रमाणे विचारीने कहो। पुलत्स्यजी बोल्या, हे राजन, एक समयनी वात छे, व्यासजीनी शिष्य मंडळीना बधा द्विजो आदरपूर्वक तेमने प्रणाम करीने धर्म विषे पूछवा लाग्या, बराबर जे रीते आजे तमे मने पूछी रह्या छो। द्विजोए पूछ्यू, गुरुदेव, संसारमां पुण्यथी पण पुण्यतम अने बधा धर्मोमां उत्तम कर्म शुं छे? कोनुं अनुष्ठान करीने मनुष्य अक्षय पदने प्राप्त करे छे? मृत्युलोकमां निवास करनारा नाना मोटा बधा वर्णोना लोको जेनु अनुष्ठान करी सके? व्यासजी बोल्या, शिष्यगण, हुं तमने लोकोने पांच धर्मोना आख्यान संभळावीश। ते पांचमांथी एकनुं पण अनुष्ठान करीने मनुष्य स्वीय स्वर्ग तथा मोक्ष पण प्राप्त करी शके छे। माता पिताની पूजा, पतिની सेवा, सर्व प्रत्ये समभाव, मित्रोनो द्रोह न करवो अने भगवान श्री विष्णुની भक्ति करवी, आ पांच महायज्ञ छे। ब्राह्मणो, प्रथम माता पिताની पूजा करीने मनुष्य जे धर्मની उपासना करे छे, તે આ पृथ्वी पर सैकड़ों यज्ञों तथा तीर्थयात्रा द्वारा पण दुर्लभ छे। पिता धर्म छे, पिता स्वर्ग छे, ने पिता ज सर्वोत्तम तपस्या छे। पिताना प्रसन्न थई जवाथी बधा देवताओ प्रसन्न थई जाय छे। जेनी सेवा अने सद्गुणोथी पिता माता संतुष्ट रहे छे, ते पुत्रने दररोज गंगा स्नाननुं फळ मळे छे। माता सर्व तीर्थ रूप छे अने पिता संपूर्ण देवताओनुं स्वरूप छे, तेथी बधी रीते प्रयत्नपूर्वक माता पितानुं पूजन करवुं जोईए। जे माता पिताની प्रदक्षिणा करे छे, तेना द्वारा साते द्वीपोथी युक्त संपूर्ण पृथ्वीनी परिक्रमा थई जाय छे। माता पिताने प्रणाम करता जेना हाथ घूटणो ने मस्तक पृथ्वीनो स्पर्श करे छे, ते अक्षय स्वर्गनो प्राप्त थाय छे, ते अक्षय स्वर्गने प्राप्त थाय छे। पित्रोर्थ चार्थ प्रत्युक्ष्व साम्यम सर्वजनेषु च मित्रद्रोहो विष्णुर्भक्ति रेते पंच महा मखाः। प्राक पित्रोरचा विप्रा युद्धर्मं साध्येन नरः न तत्कृत क्रतु सतेरेव तीर्थयात्रादि भी भूर्वः। पिता धर्मः, पिता स्वर्गः, पिता हि परमं तपः। पितरि प्रीति प्रीतिमा पन्नने प्रियन्ते सर्वदेवताः, पितरो यस्य तृप्यन्ति सेवया च गुणेन च, तस्य भागीरथी स्नानम हन्यहनी वर्तते, सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता, मातरम पितरम तस्मात् सर्वयत्नेन पूजयेत्, मातरम पितरम चैव यस्तु कुर्यात् प्रदक्षिणम्, प्रदक्षिणीकृता तेन सप्तद्वीपा वसुंधरा, जानुनी च करौ यस्य पित्रोः प्रणमतः शिरः, निपतन्ति पृथिव्याः पृथ्व्यां च शो अक्षयम लभते दिवम। 47 अध्याय में 7-13 श्लोक संख्या। ज्यां सुधी माता पिताना चरणोनी रज पुत्रना मस्तक अने शरीर पर पड़ती रहे छे, त्यां सुधी ते शुद्ध रहे छे। जे पुत्र माता पिताना चरण कमळोनुं जल पीए छे, तेना करोड़ों जन्मोना पाप नष्ट थई जाय छे। ते मनुष्य संसारमां धन्य छे जे नीच पुरुष माता पिताની आज्ञानुं उल्लंघन करे छे, તે મહાપ્રલય સુધી નરકમાં નિવાસ કરે છે। જે રોગી વૃદ્ધ જીવિકાથી રહિત આંધળા અને બહેરા પિતાનો ત્યાગ કરીને ચાલ્યો જાય છે, તે રોરો નરકમાં પડે છે। રોગીણમ ચ અપી વૃદ્ધમ ચ પિતરમ, हृदिकर्षितम विकलम नेत्र करणाभ्याम त्यक्त्वा गच्छे चरोरवम। 47મો અધ્યાય 19મો શ્લોક। એટલું જ નહીં, તેને અંત્ય જો ચાંડાળો અને મલચ્છોની યોનિમાં જવું પડે છે। માતા પિતાનું પાલન પોષણ ન કરવાથી સમસ્ત પુણ્યનો નાશ થઈ જાય છે। માતા પિતાની આરાધના ન કરીને પુત્ર જો તીર્થાટન અને દેવતાઓની પૂજા કરે તો તેને તેનું ફળ મળતું નથી। બ્રાહ્મણો, આ વિષયમાં હું એક પ્રાચીન ઇતિહાસ કહું છું, સાવધાન થઈને તેનું શ્રવણ કરો। તેનું શ્રવણ કર્યા પછી પૃથ્વી પર તમે કદી મોહિત થશો નહીં। પૂર્વકાળની વાત છે, નરોત્તમ નામે પ્રસિદ્ધ એક બ્રાહ્મણ હતો। તે પોતાના માતા પિતાનો અનાદર કરીને તીર્થયાત્રા માટે ચાલ્યો ગયો। બધા તીર્થોમાં ઘૂમી રહેલા તે બ્રાહ્મણના વસ્ત્રો દરરોજ આકાશમાં જ સુકાતા હતા, તેથી તેના મનમાં બહુ અહંકાર આવી ગયો। તે એવું સમજવા લાગ્યો કે મારા જેવો પુણ્યાત્મા અને મહાયશસ્વી બીજો કોઈ નથી। એક દિવસ તે મુખ ઊંચું રાખીને આવી જ વાત કરી રહ્યો હતો, તેટલામાં એક બગલો તેના મોઢામાં ચરકી ગયો। ત્યારે બ્રાહ્મણે ક્રોધિત થઈને તેને શ્રાપ આપી દીધો। બિચારો બગલો રાખની ઢગલી થઈને નીચે પડી ગયો। બગલાના મૃત્યુથી નરોત્તમની અંદર મહામોહનો પ્રવેશ થયો। તેના પાપથી બ્રાહ્મણનું વસ્ત્ર હવે આકાશમાં રહેતું ન હતું। એ જાણીને તેને બહુ દુઃખ થયું। ત્યારબાદ આકાશવાણીએ કહ્યું, બ્રાહ્મણ, તમે પરમ ધર્માત્મા મુક ચાંડાળ પાસે જાઓ, ત્યાં જવાથી તમને ધર્મનું જ્ઞાન થશે। આકાશવાણી સાંભળીને બ્રાહ્મણ મુક ચાંડાળને ઘેર ગયો। ત્યાં જઈને તેણે જોયું કે તે ચાંડાળ પોતાના માતા પિતાની સેવામાં વ્યસ્ત હતો। ઠંડીના દિવસોમાં તે પોતાના માતા પિતાને સ્નાન માટે ગરમ પાણી આપતો, તેમના શરીરમાં તેલ ચોળતો, તાપવા માટે અગ્નિ પેટાવતો, ભોજન પછી પાન ખવડાવતો અને રૂના કપડાં પહેરવા માટે આપતો હતો। દરરોજ ભોજનમાં મિષ્ટાન પીરસતો અને વસંત ઋતુમાં સુગંધિત મહુડાની માળા પહેરાવતો હતો। આ સિવાય બીજું પણ જે ભોગ સામગ્રીઓ પ્રાપ્ત હતી તે તેમને આપતો અને વિવિધ પ્રકારની જરૂરિયાતો પૂરી કરતો હતો। ગરમીના દિવસોમાં દરરોજ માતા પિતાને પંખો ઢોળતો હતો। આ પ્રમાણે દરરોજ તેમની પરિચર્યા કરીને જ તે ભોજન કરતો હતો। માતા પિતાનો થાક અને કષ્ટ દૂર કરવાનો તેનો નિત્ય નિયમ હતો। આ પુણ્ય કર્મોના કારણે ચાંડાળનું ઘર કોઈ પણ પ્રકારના આધાર કે થાંભલા વિના જ આકાશમાં સ્થિત હતું। તેની અંદર ત્રિભુવનના સ્વામી ભગવાન શ્રી હરિ મનોહર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નિત્ય ક્રીડા કરતા હતા। તે સત્ય સ્વરૂપ પરમાત્મા પોતાના મહાન સત્વમય તેજસ્વી વિગ્રહથી તે ચાંડાળ મંદિરની શોભા વધારી રહ્યા હતા। આ બધું જોઈને બ્રાહ્મણને બહુ આશ્ચર્ય થયું। તેણે મુક ચાંડાળને કહ્યું, તમે મારી પાસે આવો, હું તમને સંપૂર્ણ લોકોના સનાતન હિતની વાત પૂછું છું, તેને યથાર્થ રીતે સાંભળો, યથાર્થ રીતે બતાવો। મુક ચાંડાળ બોલ્યો, વિપ્ર, અત્યારે હું માતા પિતાની સેવા કરી રહ્યો છું, તમારી પાસે કઈ રીતે આવું? આમની પૂજા કરીને તમારી જરૂરત પૂરી કરીશ, ત્યાં સુધી મારા દ્વાર પર રોકાવો, હું તમારો અતિથિ સત્કાર કરીશ। ચાંડાળના પ્રમાણે કહ્યા પછી બ્રાહ્મણ દેવતા ધુઆપુઆ થઈ ગયા અને બોલ્યા, મુજ બ્રાહ્મણની સેવા મૂકીને તમારા માટે કયું કાર્ય મોટું હોઈ શકે છે? ચાંડાળ બોલ્યો, બાબા, શા માટે વ્યર્થ ક્રોધ કરો છો? હું બગલો નથી, અત્યારે તમારો ક્રોધ બગલા પર જ સફળ થઈ શકે છે, બીજા કોઈ પર નહીં। હવે તમારા કપડાં ન તો આકાશમાં સુકાય છે કે ન ત્યાં રોકાય છે, તેથી આકાશવાણી સાંભળીને તમે મારા ઘેર આવ્યા છો, થોડી વાર થોભો તો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ, અન્યથા પતિવ્રતા સ્ત્રી પાસે જાઓ। દ્વિજ શ્રેષ્ઠ, પતિવ્રતા સ્ત્રીના દર્શનથી તમારું અભિષ્ટ સિદ્ધ થશે, વ્યાસજી કહે છે। ત્યાર પછી ચાંડાળના ઘેરથી બ્રાહ્મણ રૂપધારી ભગવાન શ્રી વિષ્ણુએ નીકળીને તે દ્વિજને કહ્યું, ચાલો હું પતિવ્રતા દેવીને ઘેર જાઉં, ઘેર આવું છું। દ્વિજ શ્રેષ્ઠ નરોત્તમ કંઈક વિચારીને તેમની સાથે ચાલવા માંડ્યો। તેના મનમાં બહુ વિસ્મય થઈ રહ્યો હતો। તેણે રસ્તામાં ભગવાનને પૂછ્યું, વિપ્રવર, તમે આ ચાંડાળના ઘરમાં જ્યાં સ્ત્રીઓ રહે છે ત્યાં શા માટે રહો છો? બ્રાહ્મણ રૂપધારી ભગવાને કહ્યું, વિપ્રવર, અત્યારે તમારું હૃદય શુદ્ધ નથી, પહેલા પતિવ્રતા વગેરેના દર્શન કરો, ત્યાર પછી મને સારી રીતે જાણી શકશો. બ્રાહ્મણે પૂછ્યું, તાત, પતિવ્રતા કોણ છે, તેનું શાસ્ત્ર જ્ઞાન કેટલું છે, જેના કારણે હું તેની પાસે જઈ રહ્યો છું તે પણ મને કહો. ભગવાન બોલ્યા, બ્રહ્મન, નદીઓમાં ગંગાજી, સ્ત્રીઓમાં પતિવ્રતા અને દેવતાઓમાં ભગવાન શ્રી વિષ્ણુ શ્રેષ્ઠ છે. જે પતિવ્રતા સ્ત્રી દરરોજ પોતાના પતિના હિત સાધનમાં લાગેલી રહે છે, તે પોતાના પિતૃકુળ અને પિતૃકુળ બંને તે પોતાના પિતૃકુળ અને પતિકુળ બંને કુળોની પેઢીઓને ઉદ્ધાર કરી દે છે. પતિવ્રતા ચ યા નારી પત્યુ નૃત્યમ હિતે રતા કુલદ્વયસ્ય પુરુષાનુદ્વરે તત્સા સતસતમ. 47મો અધ્યાય 51મો શ્લોક. બ્રાહ્મણે પૂછ્યું, દ્રિજ શ્રેષ્ઠ, કઈ સ્ત્રી પતિવ્રતા હોય છે, પતિવ્રતાના લક્ષણ ક્યાં છે, મને જે રીતે બરાબર સમજાય તે મુજબ તમે મને સમજાવો. ભગવાન બોલ્યા, જે સ્ત્રી પુત્ર કરતા 100 ગણા સ્નેહથી પતિની આરાધના કરે છે, રાજાની જેમ તેનો ભય રાખે છે અને પતિને ભગવાનનું સ્વરૂપ સમજે છે તે પતિવ્રતા છે. જે ઘર કાર્ય કરવામાં દાસી, રમણ કાર્યમાં વેશ્યા તથા ભોજન સમયે માતા જેવું આચરણ કરે છે અને જે વિપત્તિમાં સ્વામીને ઉત્તમ સલાહ આપીને મંત્રીનું કામ કરે છે તે સ્ત્રી પતિવ્રતા છે. જે મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા કદી પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી તથા હંમેશા પતિ ભોજન કરી લે તે પછી ભોજન કરે છે તે સ્ત્રીને પતિવ્રતા સમજવી જોઈએ. જે જે શૈયા પર પતિ શયન કરે છે ત્યાં ત્યાં જે દરરોજ યત્નપૂર્વક તેમની પૂજા કરે છે, પતિ પ્રત્યે તેના મનમાં કદી ઈર્ષા પેદા થતી નથી, કૃપણતા આવતી નથી અને જે માન પણ માંગતી નથી, પતિ તરફથી આદર મળે કે અનાદર બંનેમાં જેની સમાન સમાન બુદ્ધિ છે એવી સ્ત્રીને પતિવ્રતા કહે છે. જે સાધ્વી સ્ત્રી સુંદર વેશધારી પર પુરુષને જોઈને તેને ભાઈ, પિતા અથવા પુત્ર માને છે તે પણ પતિવ્રતા છે. પુત્રાચ્છત ગુણમ સ્નેહાદ રાજનમ ચ ભયાદથ આરાધયેત પતિમ શૌરી યા પશ્યેત સા પતિવ્રતા. કાર્ય દાસી રતો વેશ્યા ભોજને જનની સમા વિપત્સુ મંત્રિણી ભર્તુહુ સાચ ભાર્યા પતિવ્રતા. ભૃતરાજ્ઞામ ન લંગે યાજ્ઞા મનોવાક્યા કર્મભિ ભુક્તે પતો સદા ચાતી સાચ ભાર્યા પતિવ્રતા. યસ્યા યસ્યામ તુ સૈયાયામ પતિ સ્વતિપતિ યત્નતઃ તત્ર તત્ર ચ સા ભર્તુર્રતા કરોતિ નિત્યશઃ. નેવ મત્સરતામ યાતિ ન કાર્પણ્યમ નમાનિની મનો અમાને સમાનત્વમ યા પશ્યેત સા પતિવ્રતા. સુવેશમ યા નરમ દૃષ્ટવા ભ્રાતરમ પિતરમ સુતમ મન્યતે ચ પરમ સાધ્વી સાચ ભાર્યા પતિવ્રતા. 47મો અધ્યાયના 55-60 શ્લોક સંખ્યા. હે દ્વિજશ્રેષ્ઠ, તમે તે પ્રતિવ્રતા પાસે જાઓ અને તેને પોતાનો મનોરથ કહી સંભળાવો. જેનું નામ શુભા છે તે રૂપવતી યુવતી છે, તે બહુ દયાળુ છે, તે બહુ યશસ્વીની છે. તેની પાસે જઈને તમે પોતાના હિતની વાત પૂછો. વ્યાસજી કહે છે, આમ કહીને ભગવાન ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તેમને અદ્રશ્ય થતા જોઈને બ્રાહ્મણને બહુ આશ્ચર્ય થયું. તેને પતિવ્રતાને ઘેર જઈને તેના વિશે પૂછ્યું. અતિથિને બોલતા સાંભળીને પતિવ્રતા સ્ત્રી તરત જ ઘરમાંથી નીકળી અને બ્રાહ્મણને આવેલા જોઈને દરવાજા પર ઊભી રહી ગઈ. બ્રાહ્મણે તેને જોઈને પ્રસન્નતાપૂર્વક કહ્યું, દેવી, તમે જેવું જોયું અને સમજ્યા છો તે પ્રમાણે સ્વયં વિચારીને મારા માટે પ્રિય અને હિતની વાત કહો. પતિવ્રતા બોલી, બ્રહ્મન, આ સમયે મારે પતિદેવની પૂજા કરવી છે, તેથી સમય નથી, તેથી તમારું કાર્ય પછી કરીશ. અત્યારે મારું આતિથ્ય ગ્રહણ કરો. બ્રાહ્મણ બોલ્યો, કલ્યાણી, મારા શરીરમાં અત્યારે ભૂખ, તૃષા કે થાક નથી. મને અભિષ્ટ વાત કહો, અન્યથા તમને શ્રાપ આપી દઈશ. ત્યારે તે પતિવ્રતાએ પણ કહ્યું, દ્રિજ શ્રેષ્ઠ, હું બગલો નથી, તમે ધર્મ તુલાધાર પાસે જાઓ અને તેમને પોતાના હિતની વાત પૂછો. આમ કહીને તે પતિવ્રતા ઘરની અંદર ચાલી ગઈ. ત્યારે બ્રાહ્મણે ચાંડાળના ઘરની જેમ ત્યાં પણ વિપ્ર રૂપધારી ભગવાનને જોયા. તેમને જોઈને તે બહુ વિસ્મિત થયો અને કંઈક વિચારીને તેમની પાસે ગયો. ઘરમાં ગયા પછી તેને હર્ષથી ભરેલા બ્રાહ્મણ અને તે પતિવ્રતાના પણ દર્શન થયા. તેમને જોઈને નરોત્તમ બ્રાહ્મણે કહ્યું, તાત, દેશાંતરમાં જે ઘટના બની હતી તે આ પતિવ્રતાએ પણ કહી દીધું અને ચાંડાળે તો કહ્યું જ હતું. આ લોકો તે ઘટનાને કઈ રીતે જાણે છે? આ વાતનું મને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. આનાથી મોટું આશ્ચર્ય બીજું શું હોઈ શકે? શ્રી ભગવાને કહ્યું, તાત, મહાત્મા પુરુષ અત્યંત પુણ્ય અને સદાચારના બળ પર બધાનું કારણ જાણી લે છે, તેથી તમે વિસ્મય પામ્યા છો. મુને, કહો અત્યારે તે પતિવ્રતાએ તમને શું કહ્યું? બ્રાહ્મણે કહ્યું, તે તો મને ધર્મ તુલાધાર પાસે જઈને પ્રશ્ન કરવાનો ઉપદેશ આપી રહી છે. શ્રી ભગવાન બોલ્યા, મુનિશ્રેષ્ઠ, આવો હું તેમની પાસે જાઉં છું. આમ કહીને ભગવાન જ્યારે ચાલવા લાગ્યા ત્યારે બ્રાહ્મણે પૂછ્યું, તુલાધાર ક્યાં રહે છે? શ્રી ભગવાને કહ્યું, જ્યાં માણસોની ભીડ છે અને વિવિધ પ્રકારની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે, તે બજારમાં તુલાધાર વેશ્ય આમ તેમ લેવેચ કરે છે. તેણે કદી મન, વાણી કે ક્રિયા દ્વારા કોઈનું કંઈ બગાડ્યું નથી, અસત્ય નથી બોલ્યો અને દુષ્ટતા કરી નથી. તે બધા લોકોના હિતમાં તત્પર રહે છે. બધા પ્રાણીઓમાં સમાન ભાવ રાખીને માટી, પથ્થર અને સોનાને સરખા સમજે છે. લોકો જવ, મીઠું, તેલ, ઘી, અનાજના ઢગલા તથા અન્ય સંગ્રહ કરેલી વસ્તુઓ તેની સાથે મોઢે બોલીને જ આપલે કરે છે. તે પ્રાણાંતે પણ સત્ય છોડીને કદી અસત્ય બોલતો નથી, તેથી તે ધર્મ તુલાધાર કહેવાય છે. ભગવાનના પ્રમાણે કહ્યા પછી બ્રાહ્મણે વિવિધ પ્રકારની વસ્તુઓને વેચતા તુલાધારને જોયો. તે વેચાણની વસ્તુઓ વિશે વાતચીત કરી રહ્યો હતો. ઘણી સ્ત્રીઓ અને પુરુષો તેને ઘેરીને ઊભા હતા. બ્રાહ્મણને જોઈને તુલાધારે મધુર વાણીમાં પૂછ્યું, બ્રાહ્મણ, અહીં કેમ પધાર્યા છો? બ્રાહ્મણે કહ્યું, મને ધર્મનો ઉપદેશ કરો, હું તે માટે તમારી પાસે આવ્યો છું. તુલાધાર બોલ્યો, વિપ્રવર, જ્યાં સુધી લોકો મારી પાસે રહેશે ત્યાં સુધી હું નિશ્ચિંત થઈ શકીશ નહીં. એક પહોર રાત્રિ સુધી આવી જ સ્થિતિ રહે છે, તેથી તમે મારી વાત માનીને ધર્માકર પાસે જાઓ. બગલાના મૃત્યુથી થનારો દોષ અને આકાશમાં ધોતી ન સુકાવાનું રહસ્ય, આ બધી વાતો ત્યાં તમને સમજાઈ જશે. ધર્માકરનું નામ અદ્રોહક છે, તેઓ બહુ સજ્જન છે. તેમની પાસે જાઓ, ત્યાં તેમના ઉપદેશથી તમારી કામના સફળ થશે. આમ કહીને તુલાધાર પોતાના કાર્યમાં લાગી ગયો. નરોત્તમ વિપ્ર રૂપધારી ભગવાને પૂછ્યું, તાત, હવે હું તુલાધારના કહેવા પ્રમાણે સજ્જન અદ્રોહક પાસે જઈશ, પરંતુ મેં તેમનું ઘર જોયું નથી. શ્રી ભગવાન બોલ્યા, ચાલો હું તમારી સાથે તેમને ઘેર આવું છું. ત્યારબાદ રસ્તા પર જતા ભગવાનને બ્રાહ્મણે પૂછ્યું, તાત, તુલાધાર ન તો દેવતાઓ તથા ઋષિઓનું તર્પણ કરે છે અને ન તો પિતૃઓનું પણ તર્પણ કરે છે, પછી દેશાંતરમાં બનેલા મારા વૃતાંતને તે કઈ રીતે જાણે છે? આથી મને બહુ આશ્ચર્ય થાય છે, તમે આનું કારણ બતાવો. શ્રી ભગવાન બોલ્યા, બ્રહ્મન, તેણે સત્ય અને સમતાથી ત્રણેય લોક જીતી લીધા છે. એના કારણે તેના પર પિતર, દેવતા તથા મુનિ પણ સંતુષ્ટ રહે છે. ધર્માત્મા તુલાધાર ઉપયુક્ત ગુણોના કારણે જ ભૂત અને ભવિષ્યની બધી વાતો જાણે છે. સત્યથી વધીને કોઈ ધર્મ અને જૂઠથી વધીને કોઈ પાપ નથી. સત્ય ને સમભાવે ને જીતમ તેન જગત ત્રયત્તમ ત્રયમ તેના તૃપ્તયંત પિતરો દેવા મુનિર્ગણે હિ સહ ભૂત ભવ્ય પ્રવૃતમ ચ તેન જાનાતિ ધાર્મિક નાસ્તિ સત્યાત પર તત્પરો ધર્મો નાનૃતા ઉત્પાતકમ પરમ. 47મા અધ્યાયના 92-93 શ્લોક. જે પુરુષ પાપ રહિત અને સમભાવમાં સ્થિત છે, જેનું ચિત્ત શત્રુ મિત્ર અને ઉદાસીન પ્રત્યે સમાન છે, તેના બધા પાપોનો નાશ થઈ જાય છે અને તે ભગવાન શ્રી વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે. સમતા જ ધર્મ અને સમતા જ કઠોર તપસ્યા છે. જેના હૃદયમાં સદા સમતા સ્થિત છે તે જ પુરુષ સંસારમાં શ્રેષ્ઠ છે. તે યોગી માનવા યોગ્ય અને નિર્લોભી હોય છે. જે સદા પ્રમાણે સમતાપૂર્વક વર્તાવ કરે છે તે પોતાની અનેક પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. તે પુરુષમાં સત્ય, ઇન્દ્રિય સંયમ, મનોનિગ્રહ, ધીરતા, સ્થિરતા, લોભનો અને આળસનો અભાવ, આ બધા ગુણ પ્રતિષ્ઠિત હોય છે. સમતાના પ્રભાવથી ધર્મજ્ઞ પુરુષ દેવલોક અને મનુષ્યલોકના સંપૂર્ણ વૃતાંતોને જાણી લે છે. તેના શરીરમાં ભગવાન શ્રી વિષ્ણુ બિરાજમાન રહે છે. સત્ય અને સરળતા વગેરે ગુણોમાં તેની બરાબરી કરનારા સંસારમાં કોઈ હોતું નથી. તે સાક્ષાત ધર્મનું સ્વરૂપ હોય છે અને તે આ જગતને ધારણ કરે છે. બ્રાહ્મણે કહ્યું, હે વિપ્રવર, તમારી કૃપાથી મને તુલાધારના સર્વજ્ઞ થવાનું કારણ સમજાઈ ગયું. હવે અદ્રોહકનું જે વૃતાંત હોય તે મને કહો. શ્રી ભગવાન બોલ્યા, વિપ્રવર, પૂર્વકાળની વાત છે. એક રાજપુત્રની કુળવતી પત્ની બહુ સુંદર અને તરુણી હતી. તે કામદેવની પત્ની રતિ અને ઇન્દ્રની પત્ની સચી જેવી મનોહર હતી. રાજકુમાર તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરતા હતા. તે સુંદર સ્ત્રીનું નામ પણ સુંદરી જ હતું. એકવાર રાજકુમારને રાજ્યના કાર્ય માટે બહાર જવાનો પ્રસંગ આવ્યો. તેમણે વિચાર્યું, હું મારા પ્રાણોથી અધિક પ્રિય પોતાની આ પત્નીને ક્યાં સ્થાન પર રાખું જેથી તેના સતીત્વની રક્ષા થઈ શકે. આ વાત પર ખૂબ વિચાર કરીને રાજકુમાર ઓચિંતા અદ્રોહકના ઘેર આવ્યા અને તેમને પોતાની પત્નીની રક્ષાની વાત કરવા લાગ્યા. તેમની વાત સાંભળીને અદ્રોહકને બહુ આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા, તાત, ન તો હું તમારો પિતા છું, ન ભાઈ છું, ન બાંધવ છું, કે ન તમારી પત્નીના માતા પિતાના કુળનો પણ છું, તથા તમારા સુહૃદોમાંથી પણ કોઈ નથી. પછી મારા ઘરમાં તેને રાખવાથી તમે કઈ રીતે નિશ્ચિંત થઈ શકશો? રાજકુમાર બોલ્યા, મહાત્મન, આ સંસારમાં તમારા જેવો ધર્મજ્ઞ અને જીતેન્દ્રિય પુરુષ બીજો કોઈ નથી. આ સાંભળીને અદ્રોહ કે તે વિઘ્ન રાજકુમારને કહ્યું, ભાઈ, મને દોષ દેશો નહીં, આ ત્રિભુવન મોહિની ભાર્યાની રક્ષા કરવામાં કયો પુરુષ સમર્થ હોઈ શકે છે? રાજપુત્રે કહ્યું, હું આ બધી વાતનો સારી રીતે વિચાર કરીને જ તમારી પાસે આવ્યો છું. આ તમારા ઘરમાં રહેશે, હવે હું જાઉં છું. રાજકુમારના પ્રમાણે કહ્યા પછી તેઓ ફરી બોલ્યા, ભાઈ, આ સુંદર શહેરમાં અનેક કામી પુરુષો છે, અહીં કોઈ સ્ત્રીના સતીત્વની રક્ષા કઈ રીતે થાય? રાજકુમાર બોલ્યા, જે રીતે થાય રક્ષા કરજો, હું તો હવે જાઉં છું. ગૃહસ્થ અદ્રોહ કે ધર્મ સંકટમાં પડીને કહ્યું, તાત, હું ઉચિત અને હિતકર સમજીને આની સાથે સદા અનુચિત વ્યવહાર કરીશ અને તેવી અવસ્થામાં આવી સ્ત્રી સદા મારા ઘરમાં સુરક્ષિત રહે છે. અન્યથા આ અરક્ષ્ય વસ્તુની રક્ષા માટે તમે જ કોઈ અનુકૂળ અને પ્રિય ઉપાય જણાવો. આને મારી સયા પર મારી એક બાજુ મારી પત્ની સાથે સૂવું પડશે, છતાં પણ તમે આને પોતાની પત્ની સમજો તો આ રહી શકે છે, અન્યથા અહીંથી ચાલી જાય. આ સાંભળીને રાજકુમારે એક ક્ષણ થોડો વિચાર કર્યો પછી બોલ્યા, તાત, મને તમારી વાત સ્વીકાર્ય છે, તમને જે યોગ્ય લાગે તે કરો. આમ કહીને રાજકુમારે પોતાની પત્નીને કહ્યું, સુંદરી, તમે આમના કહેવા મુજબ બધું કાર્ય કરજો, તમારા પર કોઈ દોષ આવશે નહીં, એના માટે મારી આજ્ઞા છે. આ પ્રમાણે કહીને તેઓ પોતાના પિતા મહારાજની આજ્ઞાથી યથેષ્ટ સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી રાત્રે જેવું અદ્રોહ કે કહ્યું હતું તેવું જ કર્યું. તે ધર્માત્મા દરરોજ બંને સ્ત્રીઓની વચ્ચે શયન કરતા હતા, તેમ છતાં તેઓ પોતાની કે પરાઈ સ્ત્રી વિશે કદી ધર્મથી વિચલિત થતા ન હતા. પોતાની સ્ત્રીના સ્પર્શથી જ તેમના મનમાં કામોપભોગની ઈચ્છા થતી હતી. આ બાજુ રાજકુમારની સ્ત્રીના સ્તન પણ તેમની પીઠમાં વારંવાર અડકતા હતા, પરંતુ તેના પ્રત્યે તેવો જ ભાવ રહેતો હતો જેવો બાળક પુત્રને માતાના સ્તનો પ્રત્યે હોય છે. તેઓ તેના પ્રત્યે માતૃભાવને જ દ્રઢ રાખતા હતા. ક્રમશઃ તેમના હૃદયમાંથી સ્ત્રી સંભોગની ઈચ્છા જ નિવૃત્ત થઈ ગઈ. આ પ્રમાણે 6 માસ વ્યતીત થયા પછી રાજકુમારીના પતિ અદ્રોહકના નગરમાં આવ્યા. તેમને લોકોને અદ્રોહક અને પોતાની સ્ત્રીના વર્તાવ વિશે પૂછ્યું. લોકોએ પણ પોતાની રૂચિ અનુસાર ઉત્તર આપ્યો. કોઈ રાજકુમારની વ્યવસ્થાને ઉત્તમ કહેતા હતા, કેટલાક યુવાન તેમની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી જતા હતા અને કેટલાક લોકો આ પ્રમાણે ઉત્તર આપતા હતા, ભાઈ, તમે પોતાની પત્ની તેને સોંપી દીધી છે અને તે તેની સાથે શયન કરે છે. સ્ત્રી અને પુરુષમાં એકત્ર સંસર્ગ થતા બંનેના મન શાંત કઈ રીતે રહી શકે છે? અદ્રોહકે પોતાના ધર્માચરણના બળથી લોકોની અપ્રિય ચર્ચા સાંભળી લીધી ત્યારે તેમના મનમાં લોક નિંદાથી મુક્ત થવાનો શુભ સંકલ્પ પ્રગટ થયો. તેમણે સ્વયં લાકડા ભેગા કરીને એક બહુ મોટી ચિતા બનાવી અને તેમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો. ચિતા પ્રજ્વલિત થઈ ગઈ તે જ સમયે પ્રતાપી રાજકુમાર અદ્રોહકને ઘેર આવ્યા. ત્યાં તેણે અદ્રોહક અને પોતાની પત્નીને પણ જોયા. પત્નીનું મુખ પ્રસન્નતાથી ખીલેલું હતું અને અદ્રોહક અત્યંત વિષાદમાં હતા. તે બંનેની માનસિક સ્થિતિ જોઈને રાજકુમારે કહ્યું, ભાઈ, હું તો તમારો મિત્ર છું અને ઘણા દિવસ પછી અહીં આવ્યો છું. તમે મારી સાથે વાત કેમ કરતા નથી? અદ્રોહકે કહ્યું, મિત્ર, મેં તમારા હિત માટે જે દુષ્કર કર્મ કર્યું છે તે લોક નિંદાના કારણે વ્યર્થ જેવું થઈ ગયું છે. તેથી હવે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. બધા દેવતાઓ અને મનુષ્ય મારા કાર્યને જુએ. ભગવાન કહે છે. આમ કહીને મહાભાગ અદ્રોહક અગ્નિમાં પ્રવેશ કરી ગયા. પરંતુ અગ્નિ તેમના શરીર, વસ્ત્ર અને કેશને બાળી ન શક્યો. આકાશમાં સ્થિત બધા દેવતાઓ પ્રસન્ન થઈને તેમને સાધુવાદ આપવા લાગ્યા અને આકાશમાંથી તેમના મસ્તક પર પુષ્પ વૃષ્ટિ કરી. જે જે લોકોએ રાજકુમારની પત્ની અને અદ્રોહક વિશે અઘટિત વાત કરી હતી તેમના મુખ પર વિવિધ પ્રકારના કોડ થઈ ગયા. દેવતાઓએ અદ્રોહકને અગ્નિમાંથી બહાર કાઢ્યો અને પ્રસન્નતાપૂર્વક દિવ્ય પુષ્પો વડે તેમનું પૂજન કર્યું. તેમનું ચરિત્ર સાંભળીને મુનિઓને પણ બહુ આશ્ચર્ય થયું. સમસ્ત મુનિવરો તથા વિભિન્ન વર્ણોના મનુષ્યોએ તે મહા તેજસ્વી મહાત્માનું પૂજન કર્યું અને તેમણે પણ બધાનો વિશેષ આદર કર્યો. તે સમયે દેવતાઓ, અસુરો અને મનુષ્યોએ મળીને તેમનું નામ સજ્જનાદ્રોહક રાખ્યું. તેમની ચરણરજથી પવિત્ર થયેલી ભૂમિ પર ખેતીનું ઉત્પાદન વધારે થવા લાગ્યું. દેવતાઓએ રાજકુમારને કહ્યું, તમે પોતાની આ સ્ત્રીનો સ્વીકાર કરો. આદ્રોહક જેવો કોઈ મનુષ્ય આ સંસારમાં થયો નથી. અત્યારે આ પૃથ્વી પર બીજો કોઈ એવો પુરુષ નથી કે જેને કામ અને લોભે પરાસ્ત ન કર્યો હોય. દેવતા, અસુર, મનુષ્ય, રાક્ષસ, મૃગ, પક્ષી અને કીટ વગેરે સંપૂર્ણ પ્રાણીઓને માટે આ કામ દુર્જય છે. કામ, ક્રોધ અને લોભના કારણે જ પ્રાણીઓને સદા જન્મ લેવો પડે છે. કામ જ સંસારનું બંધનનું કારણ છે. મોટા ભાગે કામને વશ કર્યો હોય તેવો પુરુષ મળવો મુશ્કેલ છે. આ અદ્રોહ કે બધા વિકારોને જીતી લીધા છે. 14 ભુવનો પર વિજય મેળવ્યો છે. એમના હૃદયમાં ભગવાન વાસુદેવ પ્રસન્નતાપૂર્વક બિરાજમાન છે. એમના દર્શન અને સ્પર્શથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને નિષ્પાપ થઈને અક્ષય સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આમ કહીને દેવતાઓ વિમાન પર બેસીને આનંદપૂર્વક સ્વર્ગલોકમાં પધારી ગયા. મનુષ્યો પણ સંતુષ્ટ થઈને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા તથા રાજકુમાર અને તેની પત્ની પણ તેમના સ્થાને ચાલ્યા ગયા. ત્યારથી અદ્રોહકને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે. તેઓ દેવતાઓને પણ જોઈ શકે છે અને ત્રણેય લોકની વાતો અનાયાસે જાણી લે છે. વ્યાસજી કહે છે, ત્યાર પછી અદ્રોહકની શેરીમાં જઈને દ્વિજે તેમના દર્શન કર્યા અને બહુ જ પ્રસન્નતા સાથે તેમને ધર્મોપદેશ અને હિતની વાતો પૂછી. સજ્જનાદ્રોહકે કહ્યું, ધર્મજ્ઞ બ્રાહ્મણ, તમે પુરુષોમાં શ્રેષ્ઠ વૈષ્ણવ પાસે જાઓ. તેમના દર્શનથી તમારો મનોરથ સફળ થશે. બગલાનું મૃત્યુ તથા આકાશમાં વસ્ત્રનું ન સુકાવાનું કારણ તમને જણાઈ જશે. એ સિવાય તમારા હૃદયમાં બીજી પણ જે જે ઈચ્છાઓ છે તેમની પણ પૂર્તિ થઈ જશે. આ સાંભળીને તે બ્રાહ્મણ દ્વિજ રૂપધારી ભગવાનની સાથે પ્રસન્નતાપૂર્વક વૈષ્ણવને ત્યાં આવ્યો. ત્યાં પહોંચીને તેણે સામે બેઠેલા શુદ્ધ હૃદયના એક તેજસ્વી પુરુષને જોયા, જેઓ અત્યંત તેજસ્વી અને સમગ્ર શુભ લક્ષણોથી સંપન્ન હતા. ધર્માત્મા દ્વિજે ધ્યાનમગ્ન હરિભક્તને કહ્યું, મહાત્મન, હું બહુ દૂરથી તમારી પાસે આવ્યો છું. મારા માટે જે જે કર્તવ્ય ઉચિત હોય તેનો ઉપદેશ કરો. વૈષ્ણવે કહ્યું, દેવતાઓમાં શ્રેષ્ઠ ભગવાન શ્રી વિષ્ણુ તમારા પર પ્રસન્ન છે. આજે તમને જોઈને મારું હૃદય આનંદિત થઈ રહ્યું છે. તેથી તમને અનુપમ કલ્યાણની પ્રાપ્તિ થશે. આજે તમારો મનોરથ સફળ થશે, મારા ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુ બિરાજમાન છે. વૈષ્ણવે આમ કહ્યા પછી બ્રાહ્મણે ફરી તેમને કહ્યું, ભગવાન શ્રી વિષ્ણુ ક્યાં છે? આજે કૃપા કરીને મને તેમના દર્શન કરાવો. વૈષ્ણવે કહ્યું, આ સુંદર મંદિરમાં પ્રવેશ કરીને તમે પરમેશ્વરના દર્શન કરો. આમ કરવાથી તમને જન્મ મૃત્યુના બંધનમાં નાખનારા ઘોર પાપોથી છુટકારો મળી જશે. તેમની વાત સાંભળીને જ્યારે બ્રાહ્મણે દેવી મંદિરમાં પ્રવેશ કર્યો તો જોયું, તે જ વિપ્ર રૂપધારી ભગવાન કમળાસન પર બિરાજમાન છે. બ્રાહ્મણે મસ્તક ઝુકાવીને તેમને પ્રણામ કર્યા અને બહુ પ્રસન્નતા સાથે તેમના બંને ચરણ પકડીને કહ્યું, દેવેશ્વર, હવે મારા પર પ્રસન્ન થાઓ. મેં પહેલા તમને ઓળખ્યા ન હતા. પ્રભો, આ લોક અને પરલોકમાં પણ હું તમારો કિંકર બની રહું. હે મધુસૂદન, મને આપનો પ્રત્યક્ષ અનુગ્રહ દેખાય છે. મને આપનો પ્રત્યક્ષ અનુગ્રહ દેખાયો છે. જો મારા પર કૃપા હોય તો હું તમારું સાક્ષાત સ્વરૂપ જોવા ચાહું છું. ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, ભૂદેવ, તમારા પર મારો પ્રેમ સદા રહે છે. મેં સ્નેહવશ જ તમને પુણ્યાત્મા પુરુષોના દર્શન કરાવ્યા છે. પુણ્યાત્મા મહાત્માઓના એક વાર પણ દર્શન, સ્પર્શ, ધ્યાન અને નામોચ્ચારણ કરવાથી તથા તેમની સાથે વાર્તાલાપ કરવાથી મનુષ્ય અક્ષય સ્વર્ગનું સુખ ભોગવે છે. મહાપુરુષોનો નિત્ય સંગ કરવાથી સર્વ પાપોનો નાશ થઈ જાય છે તથા મનુષ્ય અનંત સુખ ભોગવીને મારા સ્વરૂપમાં લીન થાય છે. દર્શન અત્યસ્પર્શના તથા સકૃત પુણ્યવતામેવ સ્વર્ગમ ચ અક્ષય મસુન્નતે નિત્યમેવ તુ સંસારગત સર્વપાપ ક્ષયો ભવેદ ભુક્તવા સુખમન્નતમ ચ મદ દેહે પ્રવિલ્લિયતે. 47મો અધ્યાય 162-163 શ્લોક સંખ્યા. જે મનુષ્ય પુણ્ય તીર્થોમાં સ્નાન કરીને ભગવાન શંકરજી અને પુણ્યાત્મા પુરુષોના આશ્રમમાં દર્શન કરે છે તે પણ મારા શરીરમાં લીન થઈ જાય છે. એકાદશી તિથિએ જે મારો જ દિવસ હરિવાસર છે, ઉપવાસ કરીને જે લોકોની સામે પુણ્યમય કથા કહે છે તે પણ મારા સ્વરૂપમાં લીન થઈ જાય છે. મારા ચરિત્રનું શ્રવણ કરીને જે રાત્રે જાગે છે તેનો પણ મારા શરીરમાં લય થાય છે. હે વિપ્રવર, જે દરરોજ ઊંચા સ્વરથી ગીત ગાય છે અને વાજિંત્રો વગાડતા રહીને મારા નામનું સ્મરણ કરે છે તેનો પણ મારા દેહમાં લય થાય છે. જેનું મન તપસ્વી, રાજા અને ગુરુજનોને કદી દ્રોહ કરતું નથી તે પણ મારા સ્વરૂપમાં લીન થાય છે. તમે મારા ભક્ત અને તીર્થ સ્વરૂપ છો, પરંતુ તમે બગલાના મૃત્યુ માટે જે શ્રાપ આપ્યો હતો તેના દોષનું નિવારણ કરવા માટે મેં જ ત્યાં ઉપસ્થિત થઈને કહ્યું કે તમે પુણ્યવાનોમાં શ્રેષ્ઠ અને તીર્થ સ્વરૂપ મહાત્મા મુક ચાંડાળ પાસે જાઓ. તાત, તે મહાત્માના દર્શન કરીને તમે જોયું જ હતું કે તે કઈ રીતે પોતાના માતા પિતાની સેવા કરતો હતો. તે બધા મહાત્માઓના દર્શનથી, તેમની સાથે વાર્તાલાપ કરવાથી અને મારો સંપર્ક થવાથી આજે તમે મારા મંદિરમાં આવ્યા છો. કરોડો જન્મ બાદ જેમના પાપોનો ક્ષય થાય છે તે ધર્મજ્ઞ પુરુષ મારા દર્શન કરે છે, જેનાથી તેને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. વત્સ, મારા જ અનુગ્રહથી તમને મારા દર્શન થયા છે, તેથી તમારા મનમાં જે ઈચ્છા હોય તે પ્રમાણે મારી પાસે વરદાન માગો. બ્રાહ્મણ બોલ્યો, નાથ, મારું મન સદા તમારા જ ધ્યાનમાં લીન રહે. સંપૂર્ણ લોકોના સ્વામી માધવ, તમારા સિવાય બીજી વસ્તુ મને કદી પ્રિય ન લાગે. શ્રી ભગવાને કહ્યું, નિષ્પાપ બ્રાહ્મણ, તમારી બુદ્ધિમાં સદા આવો ઉત્તમ વિચાર જાગ્રત રહે છે, તેથી તમે મારા ધામમાં આવીને દિવ્ય ભોગોનો ઉપભોગ કરશો. પરંતુ તમારા માતા પિતા તમારા વડે અદર પામતા નથી, તેથી પહેલા માતા પિતાની પૂજા કરો, ત્યારબાદ મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ શકશો. તેમના નિશાસાથી તમારી તપસ્યા નષ્ટ થઈ રહી છે. જે પુત્ર પર સદા માતા પિતાનો કોપ રહે છે તેને નરકમાં પડવાથી હું બ્રહ્મા અને મહાદેવજી પણ રોકી શકતા નથી. મન્યુર નિરપતિત તે યસ્મિન પુત્રે પિત્રોસ્વ નિત્યશઃ તન્નીરયમ ન બાંધેયહમ ન ધાતા ન ચ શંકરઃ. 47મો અધ્યાય 178મો શ્લોક. તેથી તમે માતા પિતા પાસે જાઓ ને યત્નપૂર્વક તેમની પૂજા કરો, પછી તેમની કૃપાથી તમે મારા પદને પ્રાપ્ત થશો. વ્યાસજી કહે છે, જગતગુરુ ભગવાનના આ મુજબ કહ્યા પછી દ્વિજશ્રેષ્ઠ નરોત્તમે આ ભગવાન આ પ્રમાણે કહ્યું, નાથ જો તમે મારા પર પ્રસન્ન છો તો મને પોતાના સ્વરૂપના દર્શન કરાવો. ત્યારે સંપૂર્ણ લોકના એકમાત્ર કર્તા અને બ્રાહ્મણ હિતેશી ભગવાને નરોત્તમના પ્રેમથી પ્રસન્ન થઈને તે પુણ્યકર્મા બ્રાહ્મણને શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા પોતાના પુરુષોત્તમ રૂપના દર્શન કરાવ્યા. તેમના તેજથી સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું હતું. બ્રાહ્મણે ભગવાનને દંડવત પ્રણામ કરી અને કહ્યું, જગદીશ્વર, આજે મારો જન્મ સફળ થયો, આજે મારા નેત્ર કલ્યાણમય થઈ ગયા, આ સમયે મારા બંને હાથ પ્રશસ્ત થઈ ગયા, આજે હું પણ ધન્ય થઈ ગયો, મારા પૂર્વજ સનાતન બ્રહ્મલોકમાં જઈ રહ્યા છે. હે જનાર્દન, આજે તમારી કૃપાથી મારા બંધુ બાંધવ આનંદિત થઈ રહ્યા છે, આ સમયે મારા બધા મનોરથ સિદ્ધ થઈ ગયા. પરંતુ નાથ, મુક ચાંડાળ વગેરે મહાત્માઓની વાત વિચારીને મને બહુ વિસ્મય થઈ રહ્યું છે. ભલા તે લોકો દેશાંતરમાં થયેલા મારા વૃતાંતને કઈ રીતે જાણે છે? મુક ચાંડાળના ઘરમાં તમે સુંદર બ્રાહ્મણના રૂપમાં બિરાજમાન હતા, એ જ પ્રમાણે પતિવ્રતાના ઘરમાં તુલાધારને ત્યાં મિત્રાદ્રોહકના ભવનમાં તથા વૈષ્ણવ મહાત્માના મંદિરમાં પણ તમારા દર્શન થયા છે. આ બધી વાતોનું યથાર્થ રહસ્ય શું છે? મારા પર અનુગ્રહ કરીને કહો. શ્રી ભગવાને કહ્યું, વિપ્રવર, મુક ચાંડાળ સદા પોતાના માતા પિતાની ભક્તિ કરે છે. શુભાદેવી પતિવ્રતા છે, તુલાધારી સત્યવાદી છે અને બધા પ્રત્યે સમાન ભાવ રાખે છે. અદ્રોહ કે કામ અને લોભ પર વિજય મેળવ્યો છે તથા વૈષ્ણવ મારો અનન્ય ભક્ત છે. આજ સદગુણોને કારણે પ્રસન્ન થઈને હું આ બધાના ઘરમાં આનંદપૂર્વક નિવાસ કરું છું. મારી સાથે સરસ્વતી અને લક્ષ્મી પણ એ લોકોને ત્યાં હાજર રહે છે. મુક ચાંડાળ ત્રિભુવનમાં સૌનું કલ્યાણ કરવા વાળો છે. ચાંડાળ હોવા છતાં તે સદાચારમાં સ્થિત છે, તેથી દેવતાઓ તેને બ્રાહ્મણ માને છે. પુણ્ય કર્મ દ્વારા મુક ચાંડાળની બરાબરી કરનારા સંસારમાં બીજું કોઈ નથી. એ હંમેશા માતા પિતાની ભક્તિમાં સંલગ્ન રહે છે. તેણે પોતાની આ ભક્તિના બળથી ત્રણેય લોકને જીતી લીધા છે. તેની માતા પિતા પ્રત્યેની ભક્તિથી હું બહુ સંતુષ્ટ છું, તેથી તેના ઘરના સ્વર્ગના બધા દેવતાઓ સાથે બ્રાહ્મણ રૂપે નિવાસ કરું છું. તેથી તેના ઘરમાં સ્વર્ગના બધા દેવતાઓ સાથે બ્રાહ્મણ રૂપે નિવાસ કરું છું. આ પ્રમાણે હું તે પતિવ્રતા તુલાધાર અદ્રોહક અને આ વૈષ્ણવના ઘરમાં પણ સદા નિવાસ કરું છું. હે ધર્મજ્ઞ, એક મુહૂર્ત માટે પણ હું આ લોકોનું ઘર છોડતો નથી. જેઓ પુણ્યાત્મા છે તેઓ જ દરરોજ મારા દર્શન પામે છે, બીજા પાપી લોકો નહીં. તમે પોતાના પુણ્યના પ્રભાવથી અને મારા અનુગ્રહના કારણે મારા દર્શન કર્યા છે. હવે હું ક્રમશઃ તે મહાત્માઓના સદાચારનું વર્ણન કરીશ, તમે ધ્યાનથી સાંભળો. આવા વર્ણનો સાંભળીને મનુષ્ય જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. દેવતાઓમાં પણ માતા પિતાથી વધીને કોઈ તીર્થ નથી. જેણે માતા પિતાની આરાધના કરી છે તે મનુષ્યમાં શ્રેષ્ઠ છે. તે મારા હૃદયમાં રહે છે અને હું તેના હૃદયમાં. અમારા બંનેમાં કોઈ ફરક રહેતો નથી. આ લોક અને પરલોકમાં પણ તે મારી જેમ જ પૂજાય છે. તે પોતાના સમગ્ર બંધુ બાંધવોની સાથે મારા રમણીય ધામમાં પહોંચીને મારામાં જ લીન થઈ જાય છે. માતા પિતાની આરાધનાના બળથી જ તે મુક ચાંડાળ ત્રણેય લોકોની વાતો જાણે છે. પછી આ વિશે તમને વિસ્મય કેમ થાય છે? બ્રાહ્મણે પૂછ્યું, જગદીશ્વર, મોહ અને અજ્ઞાનવશ પહેલા માતા પિતાની આરાધના ન કરીને પછી સારા ખોટાનું જ્ઞાન થતા જો મનુષ્ય ફરી માતા પિતાની સેવા કરવા ઈચ્છે તો તેના માટે શું કર્તવ્ય છે? શ્રી ભગવાને કહ્યું, વિપ્રવર, એક વર્ષ, એક માસ, એક પક્ષ, એક સપ્તાહ અથવા એક દિવસ પણ જેણે માતા પિતાની ભક્તિ કરી છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે. દિનેકમ માસ પક્ષમ વા પક્ષાર્ધમ વાપી વત્સરમ પિત્રોર ભક્તિ હિ કૃતા યેન સચ ગચ્છેન મલા गच्छेनम मा आलयम, तथा जे તેમના મનને કષ્ટ પહોંચાડે છે તે અવશ્ય નરકમાં પડે છે, જેણે પહેલા પોતાના માતા પિતાની પૂજા કરી હોય અને અથવા પૂજા કરી હોય અથવા ન કરી હોય, જો તેમના મૃત્યુ પછી તે સાંડ છોડે છે તો તેને પિતૃભક્તિનું ફળ મળી જાય છે. જે બુદ્ધિમાન પોતાના સર્વસ્વ વાપરીને પણ માતા પિતાનું શ્રાદ્ધ કરે છે તે જાતિસ્મર પૂર્વ જન્મની વાતોનું સ્મરણ કરનાર થાય છે અને તેને પિતૃભક્તિનું સંપૂર્ણ ફળ મળી જાય છે. શ્રાદ્ધથી વધીને બીજો કોઈ મોટો યજ્ઞ ત્રણેય લોકમાં નથી. તેમાં જે કાંઈ દાન આપવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. બીજાને જે દાન આપવામાં આવે છે તેનું ફળ 10,000 ગણું થાય છે. પોતાની જ્ઞાતિના લોકોને આપવાથી 1,00,000 ગણું, પિંડદાનમાં વાપરેલું ધન 1,00,00,000 ગણું અને બ્રાહ્મણને આપવાથી તે અનંત ગણું ફળદાયી બતાવાયું છે. જે ગંગાજીના જળમાં અને ગયા પ્રયાગ પુષ્કર કાશી સિદ્ધપુર તથા ગંગા સાગર સંગમ તીર્થમાં પિતૃઓ નિમિત્તે અન્નદાન કરે છે તેની મુક્તિ નિશ્ચિંત છે તથા તેના પિતૃ અક્ષય સ્વર્ગ પ્રાપ્ત કરે છે, તેમનો જન્મ સફળ થઈ જાય છે. ખાસ કરીને ગંગાજીમાં તલમિશ્રિત જળ દ્વારા જે તર્પણ કરે છે તેને પણ મોક્ષ મળી જાય છે. પછી જે પિંડદાન કરે છે તેના માટે તો કહેવાનું જ શું. અમાવાસ્યા અને યુગાદિ તિથિઓએ તથા ચંદ્રમા અને સૂર્યગ્રહણના દિવસે જે પાવર્ણ શ્રાદ્ધ કરે છે તે અક્ષય લોકનો ભાગી થાય છે. તેના પિતૃઓ તેને પ્રિય આશીર્વાદ અને અનંત ભોગ પ્રદાન કરીને 10,000 વર્ષો સુધી તૃપ્ત રહે છે. તેથી પ્રત્યેક પર્વ પર પુત્રોએ પ્રસન્નતાપૂર્વક પાવર્ણ શ્રાદ્ધ કરવું જોઈએ. માતા પિતાની આ શ્રાદ્ધ યજ્ઞનું અનુષ્ઠાન કરીને મનુષ્ય સર્વ પ્રકારના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે શ્રાદ્ધ દરરોજ કરવામાં આવે છે તેને નિત્ય શ્રાદ્ધ કહે છે. જે પુરુષ શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રાદ્ધ કરે છે તે અક્ષય લોકનો ઉપભોગ કરે છે. એ જ પ્રમાણે કૃષ્ણ પક્ષમાં વિધિપૂર્વક કામ્ય શ્રાદ્ધનું અનુષ્ઠાન કરીને મનુષ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. અષાઢની પૂર્ણિમા પછી જે પાંચમો પક્ષ આવે છે જેને મહાલય અથવા પિતૃપક્ષ કહે છે તેમાં પિતૃનું શ્રાદ્ધ કરવું જોઈએ. તે સમયે સૂર્ય કન્યા રાશિ પર ગયા છે કે નહીં એનો વિચાર કરવો નહીં. જ્યારે સૂર્ય કન્યા રાશિ પર સ્થિત હોય છે તે સમયથી લઈને 16 દિવસ ઉત્તમ દક્ષિણાઓથી સંપન્ન યજ્ઞના જેવું મહત્વ ધરાવે છે. તે દિવસોમાં પરમ પવિત્ર કામ્ય શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું ઉચિત છે. એનાથી શ્રાદ્ધ કરનારનું મંગળ થાય છે. જો તે સમયે શ્રાદ્ધ ન થઈ શકે તો જ્યારે સૂર્ય તુલા રાશિ પર સ્થિત હોય તે સમયે કૃષ્ણ પક્ષ વગેરેમાં શ્રાદ્ધ કરવું જોઈએ. ચંદ્ર ગ્રહણ સમયે બધા દાન ભૂમિદાન જેવા હોય છે. બધા બ્રાહ્મણો વ્યાસ સમાન અને સમસ્ત જળ ગંગાજી સમાન હોય છે. ચંદ્ર ગ્રહણમાં આપવામાં આવેલું દાન બીજા સમયે આપેલા દાન કરતા 1,00,000 ગણું તથા સૂર્યગ્રહણનું 10,00,000 ગણું અધિક ફળ આપનારું બતાવેલું છે. અને જો ગંગાજીનું જળ પ્રાપ્ત થઈ જાય ત્યારે તો ચંદ્રગ્રહણનું દાન 1,00,000,000 ગણું અને સૂર્યગ્રહણમાં આપેલું દાન 10,00,000,000 ગણું અધિક ફળ આપનારું હોય છે. વિધિપૂર્વક 1,00,000 ગોદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ચંદ્ર ગ્રહણ વખતે ગંગાજીમાં સ્નાન કરવાથી મળી જાય છે. જે સૂર્ય કે ચંદ્રગ્રહણમાં ગંગાજીના ડૂબકી મારે છે તેને સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જો રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ હોય તો તે ચૂડામણી નામનો યોગ કહેવાય છે. તેમાં સ્નાન અને દાનનું અનંત ફળ માન્યું છે. તે સમયે તીર્થમાં ઉપવાસ કરીને જે પુરુષ પહેલા પિંડદાન તર્પણ તથા ધનદાન કરે છે તે સત્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. બ્રાહ્મણે પૂછ્યું, દેવ, તમે પિતાને માટે કરાતા શ્રાદ્ધ નામના મહાયજ્ઞનું વર્ણન કર્યું. હવે એ જણાવો કે પુત્ર પિતાની હયાતીમાં શું કરવું જોઈએ? ક્યુ કર્મ કરીને બુદ્ધિમાન પુત્રને જન્મ જન્માંતરમાં કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે છે? આ બધી વાતો બતાવવાની કૃપા કરો. શ્રી ભગવાન બોલ્યા, વિપ્રવર, પિતાને દેવતા તુલ્ય માનીને તેમની પૂજા કરવી જોઈએ અને પુત્રની જેમ તેમના પર સ્નેહ રાખવો જોઈએ. કદી મનથી પણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. જે પુત્ર બીમાર પિતાની સારી પેઠે સેવા કરે છે તેને અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તે સદા દેવતાઓ દ્વારા પૂજાય છે। પિતા જ્યારે મરણાસન્ન થાય મૃત્યુના લક્ષણ દેખાતા હોય તે સમયે પણ તેમનું પૂજન કરીને પુત્ર દેવતાઓ સમાન થઈ જાય છે। પિતાની સદગતિ નિમિત્તે વિધિપૂર્વક ઉપવાસ કરવાથી જે લાભ પ્રાપ્ત થાય છે હવે તેનું વર્ણન કરું છું, સાંભળો। 1000 અશ્વમેઘ અને 100 રાજસૂય યજ્ઞ કરવાથી જે પુણ્ય થાય છે તે જ પુણ્ય પિતાના નિમિત્તે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે। તે ઉપવાસ જો તીર્થમાં કરવામાં આવે તો તે બંને યજ્ઞોથી કરોડ ગણું વધારે ફળ મળે છે। જે શ્રેષ્ઠ પુરુષના પ્રાણ ગંગાજીના જળમાં છૂટે છે તે ફરી માતાના દૂધનું પાન કરતો નથી, બલકે મુક્ત થઈ જાય છે। જે પોતાની ઈચ્છા અનુસાર કાશીમાં રહીને દેહ છોડે છે તે મનોવાંછિત ફળ ભોગવીને મારા સ્વરૂપમાં લીન થઈ જાય છે। વારાણસ્ય ત્યજે ધસ્તુ પ્રાણ અશ્વૈવ યદચ્છયા અભિષ્ટમ ચ ફલમ ભુક્ત્વા મદેહે પ્રવિલીયતે। 47મા અધ્યાયનો 252મો શ્લોક। યોગ યુક્ત નૈષ્ટિક બ્રહ્મચારી મુનિઓને જે ગતિની પ્રાપ્તિ થાય છે તે જ ગતિ બ્રહ્મપુત્ર નદીની 7 ધારાઓમાં પ્રાણ ત્યાગ કરનારને મળે છે। વિશેષ કરીને અંતકાળમાં જે સોન નદીના ઉત્તર તટનો આશ્રય લઈને વિધિપૂર્વક પ્રાણ ત્યાગ કરે છે તે મારી સમાનતાને પ્રાપ્ત થાય છે। જે મનુષ્યનું મૃત્યુ ઘરમાં થાય છે તે ઘરની છતમાં જેટલી ગાંઠો બંધાયેલી હોય છે તેટલા જ બંધન તેના શરીરે પણ બંધાઈ જાય છે। એક એક વર્ષ બાદ તેનું એક એક બંધન છૂટે છે। પુત્ર અને ભાઈ બંધુ જોતા જ રહી જાય છે, કોઈ તેને તે બંધનથી છોડાવી શકતું નથી। પર્વત જંગલ દુર્ગમ ભૂમિ અથવા જળરહિત સ્થાનમાં પ્રાણ ત્યાગનાર મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત થાય છે। તેને કીટ પતંગ વગેરે યોનિમાં જન્મ લેવો પડે છે। જે મરી ગયેલી વ્યક્તિના શબનો દાહ સંસ્કાર મૃત્યુના બીજા દિવસે થાય છે તે 60,000 વર્ષો સુધી કુંભીપાક નરકમાં પડ્યો રહે છે। જે મનુષ્ય અસ્પૃશ્યનો સ્પર્શ કરીને અથવા પતિત અવસ્થામાં પ્રાણ ત્યાગે છે તે ચિરકાળ સુધી નરકમાં નિવાસ કરીને મલચ્છ યોનિમાં જન્મ લે છે। પુણ્યથી અથવા પુણ્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી મૃત્યુલોકના બધા નિવાસીઓના મૃત્યુ સમયે જેવી બુદ્ધિ હોય છે તેવી જ ગતિ મળે છે। પિતાના મૃત્યુ પછી જે બળવાન પુત્ર તેમના શરીરને ખભા પર ઉચકે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। પુત્રે પિતાના શબને ચિતા પર મૂકીને વિધિપૂર્વક મંત્રોચ્ચાર કરીને પ્રથમ તેના મુખમાં અગ્નિ મૂકવો, ત્યારબાદ સંપૂર્ણ શરીરનો દાહ કરવો। તે સમયે આ પ્રમાણે કહેવું, જે લોભ મોહથી યુક્ત તથા પાપ પુણ્યથી યુક્ત હતા તે પિતાજીના શબનો હું દાહ કરું છું, તેઓ દિવ્ય લોકમાં જાય। લોભ મોહ સમાયુક્તમ પાપ પુણ્ય સમાવૃતમ દેહેયમ સર્વગાત્રાણી દિવ્યાર લોકાન સગચ્છતુ। 47મા અધ્યાયના 266મો શ્લોક। આ પ્રમાણે દાહ કરીને પુત્રે અસ્થિ સંચય માટે થોડા દિવસ વ્યતીત કર્યા પછી યથાસમય અસ્થિ સંચય કરીને 10મો દિવસ આવે ત્યારે સ્નાન કરીને ભીના વસ્ત્રનો પરિત્યાગ કરી દેવો, પછી 11મા દિવસે એકાદશ શાહ શ્રાદ્ધ કરવું અને પ્રેતના શરીરની પુષ્ટિ માટે એક બ્રાહ્મણને ભોજન કરાવે, તે સમયે વસ્ત્ર પાટ અને પગરખા વગેરેનું દાન કરવું। 10માના ચોથા દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ ચતુર્થા 3 પક્ષ પછી કરવામાં આવતું ત્રિપાક્ષિક 6 માસની અંદર થનારું ઉષ્ણામાસિક તથા વર્ષની અંદર કરવામાં આવતું ઉનઆબ્દિક શ્રાદ્ધ અને એ સિવાય 12 મહિનાના 12 શ્રાદ્ધ કુલ 16 શ્રાદ્ધ કરવાના હોય છે, જેના માટે આ 16 શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા નથી તેનું પિશાચત્વ સ્થિર થઈ જાય છે। બીજા સેંકડો શ્રાદ્ધ કરવા છતાં પણ પ્રેત યોનિથી તેનો ઉદ્ધાર થતો નથી। એક વર્ષ વ્યતીત થતા વિદ્વાન પુરુષે પાવર્ણ શ્રાદ્ધની વિધિથી સપિંડકરણ શ્રાદ્ધ કર્યું। બ્રાહ્મણે પૂછ્યું, હે કેશવ, તપસ્વી વનવાસી અને ગૃહસ્થ બ્રાહ્મણ પાસે જો ધન ન હોય તો તેનું પિતૃ કાર્ય કઈ રીતે થાય? શ્રી ભગવાન બોલ્યા, જે તૃણ અને કાષ્ટ નું ઉપાર્જન કરીને ઘાસ અથવા લાકડા કાપીને અથવા કોડી કોડી માગીને પિતૃ કાર્ય કરે છે તેના કર્મનું લાખ ગણું ફળ થાય છે. કઈ પણ ન હોય તો પિતાની વિધિ પિતાની તિથિ આવે ત્યારે જે મનુષ્ય માત્ર ગાયોને ઘાસ ખવડાવે છે તેને પિંડદાનથી વિશેષ ફળ મળે છે. પૂર્વકાળની વાત છે. વિરાટ દેશમાં એક અતિ ગરીબ વ્યક્તિ રહેતી હતી. એક દિવસ પિતાની તિથિ આવી ત્યારે તે બહુ રડ્યો. રડવાનું કારણ એ હતું કે તેની પાસે શ્રાદ્ધ માટે દરેક વસ્તુનો અભાવ હતો. પછી તેને કોઈ વિદ્વાન બ્રાહ્મણને પૂછ્યું, બ્રાહ્મણ આજે મારા પિતાજીની તિથિ છે પરંતુ મારી પાસે એક કોડી પણ નથી, આવી સ્થિતિમાં શું કરવાથી મારું હિત થશે? તમે એવો ઉપદેશ આપો કે જેથી હું ધર્મમાં સ્થિત રહું. વિદ્વાન બ્રાહ્મણે કહ્યું, તાત અત્યારે કુતપ નામનું મુહૂર્ત જઈ રહ્યું છે, તમે તરત વનમાં જાઓ અને પિતૃઓના નિમિત્તે ઘાસ લાવીને ગાયોને ખવડાવી દો. ત્યાર પછી બ્રાહ્મણના ઉપદેશથી તે વનમાંથી ઘાસનો ભારો લાવીને બહુ જ હર્ષ સાથે પિતાની તૃપ્તિ માટે તે ઘાસ ગાયોને ખવડાવી દીધું. આ પુણ્યના પ્રભાવથી તે દેવલોકમાં ચાલ્યો ગયો. પિતૃ યજ્ઞથી વધીને બીજો કોઈ ધર્મ નથી, તેથી સંપૂર્ણ પ્રયત્ન કરીને પોતાની શક્તિ અનુસાર માત્સર્ય ભાવનો ત્યાગ કરીને શ્રાદ્ધ કરવું જોઈએ. જે મનુષ્ય લોકોની સામે આ ધર્મ સંતાન ધર્મનો વિસ્તાર કરનારા અધ્યાયનો પાઠ કરે છે તેને પ્રત્યેક લોકમાં ગંગાજીમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જેને દરેક જન્મમાં મહાપાતકોનો સંગ્રહ કર્યો હોય તેનો તે બધો સંગ્રહ અધ્યાયનો એકવાર પાઠ અથવા શ્રવણ કરવાથી નષ્ટ થઈ જાય છે. અધ્યાય 39મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.